શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 162 પુષ્કર મહાત્મય મોહિની બોલી. દ્વિજશ્રેષ્ઠ પ્રભાક્ષેત્રનું અત્યંત પુણ્યદાયક મહાત્મય સાંભળ્યું. હવે પુષ્કર તીર્થનું કે જે મારા પિતા બ્રહ્માજીનું યજ્ઞ સદન છે તેનું મહાત્મય કહો. પુરોહિત વસુએ કહ્યું, ભદ્રે સાંભળો, હું પુષ્કરના પવિત્ર મહાત્મયનું જે મનુષ્યને સદા અભિષ્ટ વસ્તુ આપનારું છે વર્ણન કરું છું. આમાં અનેક તીર્થોનું મહાત્મય સામેલ છે. અહીં ભગવાન વિષ્ણુની સાથે ઇન્દ્રાદિ દેવતા ગણેશ રેવત અને સૂર્ય વિરાજમાન છે. તે પુષ્કરવનમાં જે કોઈ સાધના કર્યા વિના પણ નિવાસ કરે છે તેને અષ્ટાંગી યોગ સાધનાનું પુણ્ય મળે છે. પૃથ્વી પર આનાથી વધીને બીજું કોઈ ક્ષેત્ર નથી. તેથી શ્રેષ્ઠ માનવે સર્વથા પ્રયત્ન કરીને આ ઉત્તમ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શુદ્ર આ ક્ષેત્રમાં રહીને સર્વભાવથી બ્રહ્માજીની ભક્તિ કરે છે અને પ્રાણી માત્ર પર દયા કરે છે તે બ્રહ્માજીના લોકમાં જાય છે. પુષ્કર વનમાં જ્યાં પ્રાચી સરસ્વતી વહે છે ત્યાં જવાથી મનુષ્યને મતિ એટલે મનની મનન શક્તિ, સ્મૃતિ એટલે સ્મરણ શક્તિ, દયા પ્રજ્ઞા એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન શક્તિ, મેઘા એટલે ધારણા શક્તિ અને બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક વૃત્તિ પ્રાપ્ત થાય છે. જે ત્યાં તટ પર નિવાસ કરીને પ્રાચી સરસ્વતીના તે જળનું પાન કરે છે તેઓ પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને સુખ સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. પુષ્કરમાં ત્રણ ઉજ્જવળ શિખર છે, ત્રણ નિર્મળ ઝરણા છે તથા જ્યેષ્ઠ મધ્ય અને કનિષ્ઠ ત્રણ સરોવર છે. મોહિની ત્યાં નંદા સરસ્વતીના નામથી સુપ્રસિદ્ધ મહાન તીર્થ છે જે પુષ્કરથી એક યોજન દૂર પશ્ચિમ દિશામાં વિદ્યમાન છે. ત્યાં વિધિપૂર્વક સ્નાન અને વિદ્વાન બ્રાહ્મણને દુધાળ ગાયનું દાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે. આ ઉપરાંત અહીં કોટી તીર્થ છે જ્યાં કરોડો ઋષિઓનું આગમન થતું હતું. ત્યાં સ્નાન અને બ્રાહ્મણ પૂજન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી અગસ્ત્યાશ્રમમાં જઈને સ્નાન અને કુંભજ ઋષિનું પૂજન કરીને મનુષ્ય ભોગ પદાર્થોથી સંપન્ન અને દીર્ઘાયુ થાય છે તથા શરીર છૂટ્યા પછી તે સ્વર્ગલોકમાં જાય છે. સપ્તઋષિઓના આશ્રમમાં જઈને ત્યાં એકાગ્રતાપૂર્વક સ્નાન તથા ભક્તિભાવથી તેમનું પૂજન કરીને મનુષ્ય સપ્તઋષિ લોકમાં જાય છે. મનુના આશ્રમમાં સ્નાન કરીને માનવ સર્વત્ર પૂજાય છે. ગંગાના ઉદ્ગમ સ્થાનમાં સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે. જ્યેષ્ઠ પુષ્કરમાં સ્નાન કરીને બ્રાહ્મણને ગોદાન આપવાથી મનુષ્ય આ લોકમાં ઈચ્છિત ભોગો પછી બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. મધ્યમ પુષ્કરમાં સ્નાન કરીને બ્રાહ્મણને ભૂમિદાન કરનાર પુરુષ શ્રેષ્ઠ વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. કનિષ્ઠ પુષ્કરમાં સ્નાન અને બ્રાહ્મણને સ્વર્ણદાન કરવાથી મનુષ્ય ઈષ્ટભોગ પ્રાપ્ત કરીને અંતમાં ભગવાન રુદ્રના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી વિષ્ણુપદમાં સ્નાન અને બ્રાહ્મણને દાન કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની કૃપાથી સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી નાગતીર્થમાં સ્નાન અને નાગોનું પૂજન કરીને બ્રાહ્મણોને દાન આપવાથી મનુષ્ય એક યુગ પર્યંત સ્વર્ગનો આનંદ ભોગવે છે. આકાશમાં પુષ્કરનું ચિંતન કરીને આપોહિષ્ઠા વગેરે મંત્રો દ્વારા જે પુષ્કર વનમાં સ્નાન કરે છે તે સાક્ષાત બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. જ્યારે કાર્તિક પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્ર હોય તો તે મહાતિથિ ગણાય છે. તે સમયે આકાશ પુષ્કરમાં સ્નાન કરવું જોઈએ. ભરણી નક્ષત્રિતે યુક્ત કાર્તિકી પૂર્ણિમાએ મધ્યમ પુષ્કરમાં સ્નાન કરનાર માનવ આકાશ પુષ્કરમાં સ્નાન કરવાનું ફળ પામે છે. રોહિણી નક્ષત્રથી યુક્ત કાર્તિક પૂર્ણિમાએ કનિષ્ઠ પુષ્કરમાં સ્નાન કરનાર પુરુષ આકાશ પુષ્કરજન્ય પુણ્યફળનો ભાગી થાય છે. જ્યારે સૂર્ય ભરણી નક્ષત્ર પર, બૃહસ્પતિ કૃતિકા પર તથા ચંદ્રમા રોહિણી નક્ષત્ર પર હોય અને નંદાતિથિનો યોગ હોય તો તે સમયે પુષ્કરમાં સ્નાન કરવાથી આકાશ પુષ્કરનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે વિશાખા નક્ષત્ર પર સૂર્ય અને કૃતિકા નક્ષત્ર પર ચંદ્રમા હોય ત્યારે આકાશ પુષ્કર નામક યોગ થાય છે. તેમાં સ્નાન કરનાર પુરુષ સ્વર્ગલોકમાં જાય છે. આકાશમાં ઉતરેલા કલ્યાણમય પિતામહ તીર્થમાં જે મનુષ્ય સ્નાન કરે છે તેમને મહાન કલ્યાણકારી લોક પ્રાપ્ત થાય છે. મોહિની પુષ્કર વનમાં પંચસ્ત્રોતા સરસ્વતી નદીમાં સિદ્ધ મહર્ષિઓના અનેક તીર્થ અને દેવસ્થાન સ્થાપિત કર્યા છે. જે મનુષ્ય અહીં બ્રાહ્મણને ધાન્ય અને તલનું દાન કરે છે તે આલોક અને પરલોકમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે ગંગા સરસ્વતીના સંગમમાં સ્નાન કરીને બ્રાહ્મણોનું પૂજન કરે છે તે આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવ્યા બાદ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. મોહિની, જે માનવ અવિયોગા વાવડીમાં સ્નાન કરીને વિધિપૂર્વક પિંડદાન આપે છે તે પોતાના પિતૃને સ્વર્ગલોકમાં મોકલી આપે છે. જે અજગંધ શિવની સમીપ જઈને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે તે આલોક અને પરલોકમાં મનોવાંછિત ભોગ ભોગવ્યા પછી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. સતી મોહિની, જે માનવ અવિયોગા વાવડીમાં સ્નાન કરીને વિધિપૂર્વક પિંડદાન આપે છે તે પોતાના પિતૃઓને સ્વર્ગલોકમાં પહોંચાડી દે છે. અજગંધ શિવની સમીપ જઈને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે તે આલોક અને પરલોકમાં મનોવાંછિત પામે છે. પુષ્કર તીર્થમાં સરોવરથી દક્ષિણ ભાગમાં એક પર્વતના શિખર પર સાવિત્રી દેવી બિરાજમાન છે. જે તેમની પૂજા કરે છે તે વેદ તત્વનો જ્ઞાતા થાય છે. મોહિની, ત્યાં ભગવાન વરાહ નૃસિંહ બ્રહ્મા વિષ્ણુ શિવ સૂર્ય ચંદ્રમા કાર્તિકેય પાર્વતી તથા અગ્નિના પૃથક પૃથક તીર્થ છે. મહાભાગે, જે મનુષ્ય એકાગ્ર ચિત્તે તેમાં સ્નાન કરીને બ્રાહ્મણોને દાન આપે છે તે ઉત્તમ ગતિ પામે છે. પુષ્કરમાં સ્નાન દુર્લભ છે, પુષ્કરમાં તપસ્યાનો અવસર પણ દુર્લભ છે, પુષ્કરમાં દાન દુર્લભ છે અને પુષ્કરમાં રહેવાનો સુયોગ પણ દુર્લભ છે. સો યોજન દૂર રહીને પણ જે મનુષ્ય સ્નાન સમયે ભક્તિભાવથી પુષ્કરનું ચિંતન કરે છે તે તેમાં સ્નાનનું ફળ પામે છે. અધ્યાય 162 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.